નેચ દોર્વિલસિતાં નૃણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ્ચ પાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સદગુરુ પુરાણી સ્વામી ગોપીનાથ દાસજી સ્વામી નરભેરામભાઈ સાથે જે પ્રસંગો થયા એ પ્રસંગોનું આપણે શ્રવણ કરતા હતા. એકવાર સ્વામી વાક્યના ભક્તજનોના આગ્રહથી અમરેલીથી પગપાળા વાંક્યા જતા હતા. સાથે બે સંતો હતા, એક ભગત હતા પાર્ષદ. ગાવકડા થઈ શેત્રુંજી નદી ઉતરી અને ખેતરમાંથી આમ કેડી જતી હશે, થોડો શોર્ટકટ થતો હશે અને ખેતરની કેડીમાં સંતો ચાલ્યા. એ ખેતરના જે માલિક હતા એમને ખબર પડી, એ મોટી ડાંગ લઈ અને આવ્યા. થોડો સત્સંગનો દ્વેષ હશે, એમાં સ્વામિનારાયણ ભગવાનના સાધુ જોયા એટલે વધારે એમનું લોહી ઉકળી ઉઠ્યું. અને એમણે ત્રણેય સંતો અને પાર્ષદને આવીને ડાંગથી જોર જોરથી માર્યા. એમને કે કોને પૂછીને નીકળ્યા, ખેતર તમારા ડેશ ડેશ ડેશ, આ મારી માલિકીનું ખેતર છે. કે એ અડબંગ માણસનો એ માર સંતોએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરતા કરતા સહન કર્યું. પુરાણી સ્વામી શરીરે કદાવર હતા, થોડુંક જો એમ કીધું હોત ને કે ભાઈ આ તો કેડી છે ને બધાય ચાલે છે, ગામ આખું ચાલે છે, સેજ ડોળા કાઢ્યા હોત તો એ સામેવાળો માણસ છે ને એ હેઠે બેસી જતો. અને ચાર જણા હતા સામે, તો પેલો એકલો હતો. પણ સ્વામીએ સાધુતા ગ્રહણ કરી. સ્વામીએ કંઈક એવું નક્કી કરી રાખ્યું છે કે આ નંદ સંતો જેવું તો આપણને નથી થતું ને, નંદ સંતોને તો કાયમ આવું હતું, આપણે તો આખી જિંદગીમાં એક કે બે વખત આવું થાય. સ્વામી હસ્તે મોઢે સહન કર્યું. અને જે સામે જમીનનો માલિક હતો એમને એટલાથી સંતોષ ન થયો, એમને એમ થયું કે હજી આમને કંઈક વધારે મારે કરવું જોઈએ. એટલે લાકડીએથી માર્યા તો ખરા, પણ પછી કહ્યું કે આ જમીનમાંથી ચાલ્યા છો ને એટલે આવો થોડું ઘાસ વાટતા જાઓ. કે આખા દિવસમાં એને જે વાઢવાનું હતું કે સંતો વાઢી નાખે કે ચારેય સંતોના ભક્તોના હાથમાં દાંતરડા આપ્યા, ઘાસ વટાવ્યું. કલાક બે કલાક સુધી સંતોએ મહારાજનું સ્મરણ કરતાં કરતાં ઘાસ વાટ્યું. ખાલી થોડીક વાર આપણે વિચાર કરીએ કે સંતોની જગ્યાએ આપણે હોઈએ તો કેવા આનંદથી ઘાસ વાઢીએ કેમ, અને કેવું આપણે મહારાજનું સ્મરણ કરતાં કરતાં એ સહન કરી લઈએ. હશે ભાઈ, જવા દો. એવું કહીએ કે આવી જા, હાલ લે, ચડાવી દઈ બે ભાઈઓ, હજી કાંઈ અમે. મહારાજે વચનામૃતમાં એવું લખ્યું છે, પ્રથમ પ્રકરણનું 69મું વચનામૃત. મહારાજ કે ડોળા કાઢી અને ડારો દઈ અને બીવરાવે એવા ભીમસેન જેવા તો ઘણા હોય, પણ યુધિષ્ઠિરની પેઠે જે સાધુતા રાખવી એવા બહુ ઝાઝા જડે નહીં. અને ભગવાન એમની ઉપર પ્રસન્ન થાય છે. સમર્થ થકા ઝરણા કરવી એવું મહારાજે પ્રથમ પ્રકરણના 27મા વચનામૃતમાં કહ્યું. અને જે સમર્થ થકા ઝરણા કરે છે એમની અંદર સાધુતાના તમામ ગુણો આવે છે. એ ભગવાનને અતિ રાજી કરી શકે છે, એટલું નહીં પણ ભગવાનનું એ હૃદય બની શકે. સાધવો મહ્યમ હૃદય, જે ભગવાને એવું કહ્યું છે કે સાધુ મારું હૃદય છે, એ કેવા સાધુ, મારી જેવા થુલિયા જેવા ભગવા ધોતિયા પહેરી અને બેસી જઈને વાત કરવા માંડે એટલા નહીં. એમ સમર્થ તકા ઝરણા કરી શકે એવા સંત, એમની ઉપર ભગવાનની કૃપા થાય છે. અને એવા જે સંત છે એ ભગવાનનું હૃદય છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, એના આધારે હો આપણે. મહારાજે એમ કહ્યું કે સમર્થ થકા ઝરણા કરે ને તો એમને વિશે ભગવાનના બધા ગુણ આવે છે અને ભગવાન એમના ઉપર રાજી થાય છે. અને બીજા વચનામૃતમાં એમ કહ્યું કે 69મા વચનામૃતમાં કે યુધિષ્ઠિરની પેઠે સાધુતા રાખી અને જે રાજ્ય કરે છે તે સાધુતા રાખવી એ બહુ મોટી વાત છે. કોઈને ડરાવવા આપણે થોડું ઊંધું સમજીએ કે ઓલાને બેહાડી દીધો, ડોળા કાઢીને પાછો પાડી દીધો, આપણે એમાં મોટાઈ સમજીએ છીએ. ભગવાનના માર્ગે મોટાઈ અલગ છે. શ્રીજી મહારાજ પોતે મોટાઈ જે સમજે છે એ મોટાઈ એવી નથી કે ડોળા કાઢીને કોઈને બેસાડી દઈએ, અને એમાં મોટાઈ શ્રીજી મહારાજ નથી માનતા. શ્રીજી મહારાજ જે મોટાઈ માને છે એ મોટાઈ છે કે તમે સમર્થ છો, તમે એમને દંડ આપી શકો એવા છો, એમ છતાંય તમે એમના ઉપર ક્ષમા રાખો, એમને જતું કરો, એમનું સહન કરો, એ મોટાઈ છે. અને બહુ સાચી વાત છે, એ જ મોટાઈ કહેવાય ને. આપણું માન સન્માન હોય, આપણી પાસે ક્રેડિટ હોય, આપણી પાસે પૈસા હોય, આપણી પાસે સત્તા હોય, આપણી પાસે સંપત્તિ હોય, અને એક નાનકડો માણસ આપણને આવીને એમ કહી જાય કે તમે આ બરાબર નથી કરતા, તો આપણને કેવું લાગે કે એની શું હેસિયત કે એ આપણને કહી જાય, જોઈ લઈ છે હવે એને. તો આપણે આપણી મોટાઈમાંથી નીચે પડી ગયા. જે આત્મિક મોટાઈ છે, જે આત્મિક સ્થિતિ છે, ત્યાંથી તો પડી જ ગયા. કદાચ ધન સંપત્તિ સત્તા એ હશે, પણ એમના આધારે મોટાઈ નથી. મોટાઈ તો વ્યક્તિત્વના આધારે છે કે વ્યક્તિત્વ કેવું છે. સામર્થ્ય હોવા છતાં પણ ક્ષમા આપવી એ સમર્થોમાં પણ અતિ સમર્થ કહેવાય. સામર્થ્યશાળી તો કહેવાય જ, પણ એમાં પણ અતિ સામર્થ્યશાળી કહેવાય. ગોપીનાથ પુરાણી સ્વામી તો કેવા સમર્થ, ભગવાનની સાથે વાતો કરે, ભગવાન એમની પ્રાર્થનાઓ સાંભળી અને ભગતને માટે પાણીના વીરડા તૈયાર કરાવી આપે. હવે જે આટલા સમર્થ હોય એમને એક સામાન્ય માણસ અપશબ્દો બોલે, અપમાન કરે, એટલું નહીં માર મારે તો પણ સહન કરે. એમની પાસે ખડ વઢાવ્યું તો એમણે મહારાજનું સ્મરણ કરતા કરતા ખડ વાઢ્યું. આ સાધુતાની રીતમાં જે એની મોટાઈ છે એ મોટાઈને માપતા શીખવી જોઈએ. ક્ષમાનો એક ગુણ છે, ક્ષમાના ગુણથી સાધુતાના જે 30 લક્ષણો છે એમાં ક્ષમા નામનું એક લક્ષણ છે, એ તો છે જ સ્વામીની અંદર, પણ આ એક લક્ષણના આધારે બીજા જે અન્ય સાધુતાના ગુણો છે એ ગુણો પણ સ્વામીની અંદર આવે છે અને ભગવાનને માટે અતિ પ્યારા થઈ ગયા. માફ કરી દેવું, આપણો વાંક છે તો એને સુધારી લેવો અને સામેવાળાને હૃદયથી માફ કરી દેવા. બીજી વખત જ્યારે એને જોઈએ ને ત્યારે એમના પ્રત્યે આપણને પેલી ભાવના ન ઉઠે ત્યારે આપણે સાચા ગોપીનાથ પુરાણી સ્વામીના શિષ્ય કહેવાયો. કારણ કે એમને કોઈ દિવસ એવો ભાવ નહીં ઉઠ્યો હોય, નહીતર સંતો કે ને ધોબીએ ધોબી થઈ જાય. એક જૂના જ સમયનો એક દ્રષ્ટાંત છે, હસતા હસતા કહેતા હશે. એક મહાત્માજી નદીએ સ્નાન કરવા ગયા અને ત્યાં કપડાં ધોનારા એ કપડાં ધોતો હતો અને કંઈક એવું બન્યું હશે કે એમને મહાત્માજીની ક્રિયા ન ગમી, એટલે મહાત્માજીને ગાળો દેવાનું ચાલુ કર્યું. મહાત્માજીએ સહન કર્યું તો એ સંતોષ ન થયો, પછી ધોકો લઈને ગયો. કપડાં ધોતા એટલે ધોકો તો સાથે જ હોય, ધોકો લઈને ગયા. મહાત્માજી ભગવાનનું સ્મરણ કરે છે અને ધોકો લઈને જે આમ પાસે જઈને મારવાનું ચાલુ કર્યું ત્યાં ઉપર વૈકુંઠ લોકમાં વિષ્ણુ ભગવાન બેઠા હતા. વિષ્ણુ ભગવાન છે એ ઊભા થઈ ગયા. લક્ષ્મીજી કે કેમ સફાળા, તો કે આમ જુઓ નીચે ઓલા મારા સાધુને કોક મારે છે, કે મારે જવું પડશે એમની રક્ષા કરવા માટે. જે આટલો સંવાદ ચાલે તે અહીંયા મહાત્માજીની ધીરજ ખૂટી ગયું. મહાત્માજીને એમ થયું કે જો આમાં બોલશું નહીં ને તો આ હડક્યા ભાંગી નાખશે ને મંદિરે ગયા જેવા નહીં રહેવા દે, કે આશ્રમમાં જ્યાં જેવા નહીં રહેવા. એટલે મહાત્માજીએ પછી બાંયો ચડાવી કે આવી જા, હાલ તું એમ હમે જ છો ને કે અમે કંઈ બંગડીયું નથી પહેરી. અને જેવું મહાત્માજી એમ હામે બાંયો ચડાવી એટલે વિષ્ણુ ભગવાન વળી પાછા બેસી ગયા. લક્ષ્મીજી કે કામ બેસી ગયા, કે તમારા સાધુને છે જ આમ મદદે જાઓ વારે જાઓ, તો કે હવે ક્યાંક ગયા જેવું છે નહીં, કે કારણ ધોબીએ ધોબી થઈ રહ્યા. કે એટલે ક્યારેક ભગવાન ઉતાવળા થતા હોય અને આપણે થોડાક એના કરતાં વધારે ઉતાવળા થઈ જઈ તો ભગવાન પછી નિરાત રાખે, કાંઈ વાંધો નહીં, હાલો હવે જેમ જગતમાં ચાલે છે એવું જ હોય તો એ પછી કર્મના સિદ્ધાંત પ્રમાણે એને જે ન્યાય થવાનો હશે એ થશે, હવે એમને મારે કંઈ બચાવવાની જરૂર નથી. સાધુતા રાખવી બહુ મોટી વાત છે. ગોપીનાથ પુરાણી સ્વામીએ સંતોએ ખડ વાઢ્યું, ગોપીનાથ પુરાણી સ્વામીએ સાથેના જે સંતો તેને ધીરજ બંધાવી. સ્વામી વાક્ય આવ્યા, રાત્રોકાણા કથા વાર્તા કરી અને સવારમાં સ્વામી ત્યાંથી નીકળી ગયા પીઠવાજાળ જવા માટે. કોઈને વાત પણ ન કર્યું. બીજે દિવસે વાકિયાના ભક્તોને ખબર પડી કે આવી રીતે પેલા અડબંગે સંતોને માર માર્યો હોય, એટલે ભક્તો બધા ઉકળી ઉઠ્યા. એ બધા પીઠવાજાળ આવ્યા અને દંડવટ કરી અને સ્વામી પાસે બેઠા અને સ્વામીને પૂછ્યું, સ્વામી અમને સમાચાર મળ્યા કે એમાં જીવા પટેલ હતા, એમણે કહ્યું કે સ્વામી અમને એવા સમાચાર મળ્યા કે કાલે પહેલા અડબંગે તમને માર માર્યો અને તમે અમને વાતે ન કરી કે સ્વામી બહુ સહજતાથી, સ્વામી કે એમાં શું વાત કરવાની હોય કે એવું બધું તો હાલ્યા કરે કે. અરે સ્વામી હું હાલ્યા કરે કે, અહીંયા અમે બેઠા છીએ ત્યાં સુધી તમને અડીએ કે. સ્વામી કે હશે ભાઈ, ભગવાન એનું ભલું કરે કે, એ આપણા ભાગ્યમાં નંદ સંતોની પ્રસાદી આવી એમ માનવું આપણે. નંદ સંતોને તો આવું કાયમ હતું, જો સ્વામીની કેવી સમજણ, નહીતર સ્વામી ખાલી કંઈ ન બોલાવત ને તોય હરિભક્તો, ભલે એમણે કંઈ ન કર્યું પણ હરિભક્તો પાસે. આ પ્રસંગ સાંભળીએ ને ત્યારે ઘણી વખત એમ થાય કે કેવો એ સમય, કેવા એ સંતો, અને ક્યારેક અત્યારે પ્રસંગો બનતા હોય એ જોઈએ ત્યારે એમ થાય. ક્યારેક ક્યારેક આમ વોટ્સએપમાં વિડીયો ક્લિપ ફરતી ફરતી આવતી હોય ને, ધડધડ પાટું મારે હરિભગતને, ભળ્યું બોલો છો કે, તો ત્યારે એવું થાય કે કઈ પરંપરામાં આપણે હતા, કેવા સંતોએ સહન કર્યું અને કેટલે આપણે પહોંચી ગયા. ભલે જે પણ મંદિર હશે, જે પણ સત્તા હશે, જે હોય તે એક્સ વાય ઝેડ, પણ સાધુતા તો ન રાખીને. ગોપીનાથ પુરાણી સ્વામીએ કહ્યું કે ભગવાન એનું સારું કરે, એટલે બીજા એક હરિભગત હતા એ બોલ્યા કે સ્વામી એ અનાડીને તો દીકરો નથી કે, હું ભગવાન સારું કરે આમાં કે. એટલે સ્વામી બોલ્યા, હે એમને દીકરો નથી તો મહારાજ એમને ચાર દીકરા આપે કે. લ્યો કેટલા, એક બે ત્રણ નહીં ચાર દીકરા, કેટલી બધી કરુણા કહેવાય. મૂંગે મોઢે સહન કરી લેવું એ એક વસ્તુ છે, અને ત્યાર પછી એમને આશીર્વાદ આપવાની, એમનું દુઃખ દૂર કરવું, જેમણે આપણને દુઃખ આપ્યું છે એમનું જ દુઃખ દૂર કરવું, હરિભક્તો વિચારમાં પડી ગયા. અને આશ્ચર્ય તો થાય જ, પણ એ ગુણાતીત પરંપરાના સંત હતા. કૃપાનંદ સ્વામી સાથે ઉગા ખુમાણને ત્યાં જીવણો ખુમાણ આપનારા સંતની પરંપરાના સાધુ હતા. એટલે એમણે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ એમને ચાર દીકરા આપે, એક બે ત્રણ નહીં. એમના આશીર્વાદથી એ જમીનના માલિકને એમને ત્યાં ચાર દીકરાઓ થયા. હરિભક્તોએ પછી સહેજે વાત કરી હોય કે અમે સ્વામી પાસે ગયા ને સ્વામી આવી પ્રાર્થના કરી છે, તને ચાર દીકરા થશે. એને અતિ ગુણ આવ્યો અને પછી એ સત્સંગી થયા. એમને ઘણો પશ્ચાતાપ થયો કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ત્યારે રજ તમના ભાવ વર્તતા હોય અને એમનાથી એ ક્રિયા થઈ ગઈ. પણ સંતોએ ક્ષમા જાળવી, સાધુતા રાખી, તો એમને સત્સંગ થયો. જો એમણે સાધુતા મૂકી દીધી હોત તો કદાચ ગામમાંથી બે સત્સંગી ઘટી ગયા હોત. થાય કે નહીં આવું? હરિલામૃતમાં મહારાજે, વિહારીલાલજી મહારાજે એવું કહ્યું છે કે સાધુતાની રીત જુદી જ જાણો, કુસંગી દેખી સત્સંગી થાય. ઘણી વખત બહુ ઉતાવળમાં બોલવા જાય ને તો ઊંધું બોલાઈ જાય, વિચાર સાથે ન બોલતા હોય ને ત્યારે. સત્સંગી દેખી કુસંગી થાય, એટલે એ ખોટું ન બોલતા હોય, એ આજના જમાના પ્રમાણે બોલતા હોય. અને કુસંગી દેખી સત્સંગી થાય એ જૂના સંતોને યાદ કરીને બોલતા હોય. સમર્થ થકા ઝરણા કરવી એ સંતોનો સૌથી મોટો ગુણ છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આવું વર્તન રાખનારા આવા સામર્થ્યશાળી સંત અને એમને ત્યાં પ્રસંગો આવા ઘટે અને એ આપણને શીખવાડે છે કે આપણે આવી રીતે રહેવું જોઈએ. એટલે આપણી જોકની અંદર, શાસ્ત્રીજી મહારાજના આપણા મંડળની અંદર ક્યાંય કોઈ સાધુ હશે ને આમ ડોળા કાઢતો નહીં દેખાયો. સહેજે સહજ ગરીબાઈ, એમ ગરીબાઈનો અર્થ પૈસાકીય રીતે કેવો અર્થ નથી, પણ સ્વાભાવિક ગરીબાઈ, એમ સ્વભાવે ગરીબ હોય. અને ભગવાન છે ને એવા ગરીબને દુભવતા દીવે છે. હું ભગવાન એમ કહ્યું ને કે ગરીબ હોય એમને દુખવતા તો અમે પણ ડરીએ છીએ. એ પૈસાકીય રીતે ગરીબ હોય એ તો ખબર નહીં, પણ એના કરતાંય વિશેષ ગરીબ એ આવા ગરીબ કે સ્વભાવે જે ગરીબ છે એવા ગરીબને ભગવાન દુખવતા ડરે છે. એક વખત ગોપીનાથ પુરાણી સ્વામી તરગરી દેવળિયા જામનગરની બાજુમાં ત્યાં સ્વામી પધાર્યા અને ત્યાં એક મકનજી શેઠ હતા. એ એમના નાનકડા દીકરાને લઈ અને સ્વામીની પાસે આવ્યા. સાકરનો પડો નાળિયેર સ્વામીના ચરણમાં મૂકી સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી આ દીકરાને વર્તમાન ધરાવો એમ અને નામ પાડી આપો, લાલજી એવું નામ રાખજો. કે સ્વામીએ કહ્યું ખૂબ સારું. સ્વામી મહારાજને યાદ કરી એ નાનકડા દીકરાને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી અને લાલજી એવું નામ પાડ્યું. અને સ્વામી આમ થોડી વાર એ નાનકડું હવે બાળ સ્વરૂપ હોય, છોકરાને તો બીજી શું ખબર પડતી હોય, આમાં હાથ પગ ઉલાળતા હોય. મકનજી શેઠના ખોળામાં એ દીકરો અને સ્વામીએ વર્તમાન ધરાવ્યા, સ્વામીએ કંઠી પહેરાવી, સ્વામી એમના મુખની સામે જોઈ રહ્યા. જોઈ અને સ્વામી પછી બોલ્યા, સ્વામી કે આ લાલજી શેઠ છે ને? લાલજી શેઠ, મકનજી શેઠ હતા એટલે લાલજી શેઠ. એ વેપાર ધંધામાં બહુ હોશિયાર થશે કે અને સત્સંગની બહુ સેવા કરશે કે પૈસે ટકે ખૂબ સુખી થશે અને સત્સંગની ખૂબ સેવા કરશે, સત્સંગનો પ્રચાર કરશે. આ સાંભળીને મકનજી શેઠ સહેજે રાજી થાય એટલે એમ કે થોડા પૈસે ટકે મારા કરતાં વધારે સુખી થશે અને સત્સંગ રાખશે એટલે એ રીતે હરિભગત હોય એટલે સુખ થાય, ખૂબ રાજી થયા. પણ ગોપીનાથ પુરાણી સ્વામીના આશીર્વાદ એ સમય જતા ફળ્યા. લાલજી શેઠ મોટા થયા, આફ્રિકામાં ગયા, ત્યાં વસવાટ કર્યો. કેન્યા, નાઇરોબી, ટાંઝાનિયા, લિંડી આ બધા શહેરોની અંદર એમણે પોતાનો વેપાર છે વિકસાવ્યો, બિઝનેસને સ્પ્રેડ કર્યો અને સાથે સાથે એમણે સત્સંગનો પ્રચાર પણ કર્યો. હવે જે તે સમયે ખૂબ જૂનો સમય, ત્યારે ત્યાં કંઈ મંદિર કે એવું હતું નહીં, એટલે ધંધાર્થે અહીંયા ઇન્ડિયાથી, કાઠિયાવાડમાંથી, ગુજરાતમાંથી, કચ્છમાંથી ઘણા બધા લોકો ત્યાં વેપાર કરવા માટે જતા. એ બધામાંથી હરિભક્તો હરિભક્તોને એમણે ભેળા કર્યા, સંગઠન કર્યું અને સત્સંગ કરતા, અને એ સંગઠન કરી એમણે મંડળની સ્થાપના કરી, ઈસ્ટ આફ્રિકા સત્સંગ મંડળની સ્થાપના કરી. એ નામે રજિસ્ટર્ડ થયેલું છે, ઈસ્ટ આફ્રિકા સત્સંગ મંડળ કરીને. એ સૌથી પહેલું રજિસ્ટ્રેશન કરાવનારા લાલજી શેઠ, ગોપીનાથ પુરાણી સ્વામીના આશીર્વાદ. અને ભારતની બહાર પહેલું વહેલું જો કોઈ મંડળ રજિસ્ટર થયું હોય સ્વામિનારાયણ ભગવાનનું તો એ આવડે ઈસ્ટ આફ્રિકામાં. કારણ કે એ વખતે ભારત અને પાકિસ્તાન તો બંને ભેળા હતા, એ ભારત અને પાકિસ્તાન બે એક જ હતા, એટલે કરાચીનું મંદિર એ ભારતની અંદર જ ગણાય. હવે વિદેશ થઈ ગયું. ધૂન ભજન કીર્તન સ્મરણ આ બધું કર્યા રાખે. સમય જતા નાઇરોબીની અંદર લાલજી શેઠે બધા હરિભક્તોને એક સાથે રાખી, પોતે ધંધે પાણીએ સુખી હતા એટલે એ રીતે પણ ઈસવીસન 1945માં, એટલે રાજકોટ ગુરુકુલની સ્થાપના થઈ એના 3 વર્ષ પહેલાં, ઈસવીસન 1945માં નાઇરોબી ખાતે સ્વામિનારાયણ મંદિરનું પહેલું એમણે નિર્માણ કર્યું અને વિદેશની ધરતી પર સ્વામિનારાયણ મંદિર સૌ પ્રથમવાર બન્યું, એમનો ઉત્સવ ઉજવાનો, પ્રતિષ્ઠા થઈ. સમય જતા એ લાલજી શેઠ ઈસવીસન 1954માં નૈરોબીથી પછી એ લિંડી આવ્યા, લિંડી શહેરમાં, ત્યાં જઈને વસ્યા. ત્યાં પણ એમણે સત્સંગની પ્રવૃત્તિઓ કરાવી, દારેસલામની અંદર હરિભક્તોને ભેળા કરી અને ત્યાં પણ મંદિરની પ્રેરણા આપીને ત્યાં પણ યોગદાન આપ્યું એમણે. અને દારેસલામનું મંદિર થયું 1957ની અંદર દેવોનો પ્રતિષ્ઠા ઉત્સવ પણ કર્યો, અતિ ઉત્સાહથી થયો. આવી રીતે ઈસ્ટ આફ્રિકાની અંદર જુદા જુદા શહેરોમાં મંદિર કરી, હરિભક્તોને ભેળા કરી અને એમણે સત્સંગનું કામ કર્યું, સત્સંગનો પ્રચાર કર્યો. પૈસે ટકે સુખી થયા, સત્સંગની સેવા કરી, હરિભક્તોને સત્સંગનું બળ આપ્યું. પુરાણી સ્વામીના આશીર્વાદ જોઈએ. હવે નાના હતા એ વખતે સ્વામીએ આશીર્વાદ આપેલા, પણ એવા સાચા સંતના હૃદયમાંથી આશીર્વાદ પડી ગયા. આપણે ક્યારેક આપણા દીકરાને લઈ જઈએ ને ત્યારે એમ કહે, સ્વામી માથે હાથ મૂકો અને આશીર્વાદ આપો, બહુ મોટો શેઠ થાય. ચિંતન છે એ દુબઈમાં જઈને બહુ મોટો વેપાર કરે, કે માથે આશીર્વાદ મૂકો સ્વામી, જમણો હાથ મૂકો, જમણા. તો સંતોએ ડાબો હાથ મૂક્યો, તો કે જમણો હાથ મૂકો. કે આ તો હસતા હસતા, પણ સહેજે આપણે હરિભગત હોઈએ તો આપણે આશીર્વાદની અપેક્ષા હોય, અને ઘણી વખત સંતો આ હાથ ન મૂકે તો આપણે આમ હાથ પકડીને માથે મૂકી દીધો, સામે માથે હાથ મૂકો, થોડું માથે હાથ મૂકો. એમ પરાણે હાથ મૂકીએ કાંઈ કોઈ શેઠ થાય નહીં. સહેજે એમ કે થઈ જાય, આપણો એવો સત્સંગ જોવે, આપણું એવું સમર્પણ જોવે, અને સહેજે એવા મોટા કોઈ સંત હોય એમના હૃદયમાંથી ઉદ્ગારો સરી પડે, ગુરુ મહારાજ છે એવા સંતોના હૃદયમાંથી ઉદ્ગારો પડે, સરી પડે, તો એ સહજ કામ કરતું હોય, પછી એ ભગવાન કામ કરે, મહારાજ કામ કરે. એટલે કહેવાય ને કે આશીર્વાદ છે ને એ માગ્યા મળતા નથી, એવું આપણે કંઈક કરીએ એટલે સહજમાંથી મળી જાય. એટલે ક્યારેક એમ થાય કે આ લાલજી શેઠ કેવા ભાગ્યશાળી કે એને ગોપીનાથ પુરાણી સ્વામીના સહજમાં આશીર્વાદ મળી ગયા. એટલે આપણો નાના દીકરા હોય ને ત્યારે લઈ જવા સ્વામી પાસે, સ્વામીને કેવું કે લ્યો સ્વામી આશીર્વાદ આપો, બોલો આમ મોટો શેઠ થાય એમ, કયો અમેરિકા જાહે, કેનેડા જાહે, ઓસ્ટ્રેલિયા જશે, યુરોપ જશે, અને આવું મોટું કરશે. એવું કંઈક સ્વામી બોલો તમે કયો કયો એમ એમ સ્વામી બોલે તો એમ ભગવાન છે એ સમજતા હોય કે ભગત પાકા થઈ ગયા છે. કે અને સંતો એને બિચારા પરાણે બોલે તો એમાં તો ઓલું ન થાય, કઈ સહેજે નીકળી જાય તો થાય. ઈસવીસન 1970માં શાસ્ત્રીજી મહારાજ જ્યારે પહેલી વખત આફ્રિકા ગયા ત્યારે આ લાલજી શેઠ એ લિંડીમાં રહેતા હતા. સંત મંડળ સાથે શાસ્ત્રીજી મહારાજને લિંડીમાં પોતાનું વિશાળ ફાર્મ હતું ત્યાં તેડી ગયા, પધરામણી કરાવી અને ત્યાં લઈ જઈ અને હરિભક્તોને સત્સંગનો ખૂબ લાભ અપાવ્યો. એમણે જે મંદિરનું નિર્માણ નાઇરોબીની અંદર કરાવ્યું હતું એ સમય જતા ઈસવીસન 1984માં હરિભક્તોએ બધાએ સાથે મળી અને એનો જીર્ણોદ્ધાર કર્યો, નવનિર્માણ કર્યું ત્યાં. એ વખતે એ મંદિરના પ્રમુખ દેવશીભાઈ ધનજીભાઈ વેકરિયા હતા, એ જગ્યા પર અત્યારે ખૂબ વિશાળ મોટું મંદિર છે, ભવ્ય મંદિર છે. પણ શરૂઆત કરનારા લાલજી શેઠ, અને લાલજી શેઠ પણ ગોપીનાથ પુરાણી સ્વામીના આશીર્વાદથી ખૂબ સુખી થયા. એ સમર્થ સંતના હૃદયમાંથી જે કરુણા વહી પડી, જે આશીર્વાદ સરી પડ્યા, એ આશીર્વાદ એ કેટલું મોટું કામ કરે છે. ભગવાનને સાથે રાખી, ભગવાનની સાથે આત્મીયતા, એકાત્મભાવ, તાદાત્મક સંબંધ જેમની સાથે છે, એવા જે સંત છે એ જે બોલે એ ભગવાન કરે. અને વિશેષ વાત મોટી એ છે, આશીર્વાદ આપવા અને આશીર્વાદ ફળવા એના કરતાંય મોટી વાત એ છે કે ભગવાનને એવું થાય કે એ બોલ્યા છે ને એટલે મારે કરી દેવું. એમનો સંબંધ એવો હોય ત્યારે થાય, નહીતર આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, કરીએ છીએ કે નહીં, હે મહારાજ આટલું દેજો, આટલું કરજો, આટલું કરજો, પણ આપણી પ્રાર્થના કોઈ દી સાંભળતા જ નથી. અને એવા સંતો એ સહેજે બોલી જાય અને ભગવાન પાછા એ પ્રમાણે કરવા માટે તૈયાર થઈ જાય. જોગી સ્વામી હતા, સ્વામી સહજમાં બોલી ગયા, જા તારા ઓલ ફલાણી જગ્યાએ કૂવો ગાળજે કે પાણી થશે કે, અને ભગવાન એ જગ્યા પર પાણી કરી પણ આપે. મળદા બેઠા કરે, હવે તો ઓલરેડી ધામમાં વ્યા ગયા છે, અને સ્વામી એમ કે જવા પ્રસાદીનું જળ છાંટજો ને કાનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કહેજો, એટલે એ વળી પાછા જીવતા થશે. તો જ્યાં જીવ ગયો હશે ત્યાંથી પાછો પાછો બોલાવવાનો, એ શરીરમાં આવે અને પછી જીવતા થાય. આ કેવડું મોટું કામ, ભગવાન સિવાય કોઈ ન કરી શકે. પણ એવા સંતને મનમાં એવો સંકલ્પ થાય કે નહીં, મારે અમને સુખિયા કરવા જોઈએ, એમનો સત્સંગ દ્રઢ થાય ને એમને મહારાજમાં વિશેષ આસ્થા થાય, એ મહારાજમાં વધારે જોડાય, એવા ભાવથી એમને સંકલ્પ કર્યો હોય, એટલે ભગવાન છે ને એ તત્પર થઈ જાય. અને આપણે જે પ્રાર્થના કરીએ ને એ તો નિતાંત સ્વાર્થવાળી પ્રાર્થના હોય, હોય કે નહીં? એ ભગવાન મારે આ દુઃખ છે ને તો મને એ દૂર કરી દેજો, મારે હમણાં એક બહુ મોટો પ્રોજેક્ટ મૂકવો છે પણ આ કોરોના આડો આવી ગયો છે, ભગવાન થોડુંક નજર રાખજો કે આ કોરોનાનો આધારે મારો પ્રોજેક્ટ અટકી ન પડે, નકર ઇન્વેસ્ટમેન્ટ જાજુ થઈ ગયું છે. આપણી પ્રાર્થના સ્વાર્થવાળી, એટલે ભગવાને સમજે કે જો હું કૃપા કરીશ ને તું જોડાઈ જવાનો છો તો એમાં જ, પછી મને તો ભૂલી જ જવાના છે, તો એવો લોસ થાય, મને લોસ થાય એવો બિઝનેસ મારે તારી સાથે કરાય નહીં, એમ છે કે નહીં? આપણે નથી કરતા તો ભગવાન તો ન જ કરે. એટલે આપણી પ્રાર્થના છે સ્વાર્થવાળી છે, એટલે ભગવાન નથી સાંભળતા. જો નિસ્વાર્થ ભાવે પ્રાર્થના કરીએ તો ભગવાન સાંભળે. તો હવે તમે કહેશો કે નિસ્વાર્થ ભાવે આમાં કેમ કરવી, કારણ કે જરૂરિયાત આપણે હોય એટલે આપણા માટે જ કરવાની રહી, પણ આપણા માટે ન કરવી, આપણું તો ભગવાન બધું જાણે જ છે, ભગવાન સર્વજ્ઞ છે. બાલમુકુંદાસ સ્વામીના પ્રસંગમાં આપણે જોયું હતું, સ્વામીને દાઢનો દુખાવો, સ્વામીએ ક્યારેય મહારાજને પ્રાર્થના ન કરી. પોતાના માટે પ્રાર્થના ન કરવી, પ્રાર્થના બીજાના માટે કરવી, તો એ પ્રાર્થના ભગવાન જલ્દી સાંભળે, અને જે બીજાના દુઃખને હરે ને એને કોઈ દિવસ દુઃખ થાય નહીં. રંતિદેવ રાજાના આખ્યાનની અંદર સતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં આખ્યાન પૂરું થયા પછી આ સતાનંદ સ્વામીએ લખ્યું છે કે ભગવાન જ્યારે પ્રગટ થયા રંતદેવ રાજાની આગળ 49 દિવસના એમને ઉપવાસ થયા, અને 49માં દિવસે થોડુંક અન્ન આવ્યું, થોડું પાણી મળ્યું, અને અઘોરીના વેશે ભગવાન આવ્યા અને ભગવાને માગી લીધું, રંતિદેવ રાજાએ આપી દીધું, અને વધેલું ઘટેલું પાણી હતું એ પણ પાણીનું ભંભલી ફોડી નાખીને પાણી ઢોળી નાખ્યું પણ પાછું ન આપ્યું. રંતિદેવ રાજા છતાંય અકળાણા નહીં, ઉલટાના રાજી થયા એટલે પછી ભગવાનને એમ થયું કે હવે મારે રાજી થવું જોઈએ. અને ભગવાન પ્રસન્ન થયા, અઘોરીમાંથી ભગવાન થયા અને ભગવાને કહ્યું કે માગ માગ, શું આપું તને એમ. ત્યારે રંતિદેવ રાજાએ એવું માગ્યું, 49 દિવસના ઉપવાસ છે તો મને જમવાનું આપો એમ નહીં, પણ એમણે એવું માગ્યું કે મારી રાજ્યની પ્રજા છે એ દુષ્કાળના 12 વર્ષનો દુષ્કાળ છે અને છેલ્લા કેટલાય દિવસથી મારી રાજ્યની પ્રજા છે ભૂખી છે, એમના પેટની આંતરડી ઠરે એ ક્યારેય ભૂખી ન રહે, એમને ક્યારેય ભૂખનું દુઃખ ન આવે એવો આશીર્વાદ આપો. ભગવાનને આમ અતિશય રાજી થઈ ગયા પછી તો, આ સાંભળીને ભગવાનને એમ થઈ ગયું કે અત્યાર સુધીમાં આવા ભગત કોઈ મળ્યા નથી, જે મળે ને એ બધા પોતાનું જ માગી લે છે, પણ કે પ્રજાના દુઃખને દૂર કરવો એવું માગે. ત્યારે ભગવાન એવું બોલ્યા કે જે બીજાના દુઃખ દૂર થાય એવું માગે છે એને ક્યારેય પોતાને દુઃખ આવતું નથી. 49 દિવસના ઉપવાસથી એને દુઃખ આવ્યું એનું હું સમજવું, એ તો પરીક્ષા માટે હતું. અને પછી ભગવાને કૃપા વરસાવી, પછી રંતિદેવ રાજાને ક્યારેય દુઃખ નહીં આવ્યું હોય. બીજાને જે સુખ કરે એમને સુખ થાય, બીજાને જે દુઃખ કરે એમને દુઃખ થાય. ન્યૂટનના 3rd લો પ્રમાણે ઈચ એન્ડ એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. આઘાત અને પ્રત્યાઘાતનો નિયમ છે ને, આ બ્રહ્માંડની અંદર આપણે જે પણ વિચાર બહાર આપીએ છીએ એવા જ વિચારો આપણને રિટર્ન મળશે. આ બ્રહ્માંડમાં આપણે જેવી ભાવનાઓ આપીએ છીએ એવી જ ભાવનાઓ આપણને રિટર્નમાં મળશે. આઘાત એટલો જ પ્રત્યાઘાત, એવો જ પ્રત્યાઘાત. આ બ્રહ્માંડની અંદર આપણે જેવું કર્મ કરીએ છીએ એ કોઈને સુખી કરવાનું કે કોઈને દુઃખી કરવાનું, જો સુખી કરવાનું કર્મ કરશું તો આપણને સુખ મળશે અને જો કોઈને દુઃખી કરવાનું કર્મ કરશું તો આપણને દુઃખ મળશે. એટલે ભૌતિક નિયમો, યુનિવર્સલ નિયમો જે છે એ જોઈએ તોય તે એ જ થવાનું, અને ભગવાનના નિયમો જોઈએ તો ભગવાને એ જ કહ્યું કે જે બીજાને સુખી કરે એ ક્યારેય દુઃખી ન થાય, જે બીજાના દુઃખને હરી લે એને ક્યારેય દુઃખ નથી થતું. રંતિદેવ રાજાને દુઃખ ન થાય એના માટે ભગવાને આવડા કહ્યું. અને એ જ પ્રમાણે ગોપીનાથ પુરાણી સ્વામી, નંદ સંતો, ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદા સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, એમના બધાના જીવનની અંદર દુઃખ આવ્યા છે, એમને પણ કષ્ટો પડ્યા છે, પણ એ બધા કષ્ટોની અંદર એમણે ક્ષમા રાખી છે. અને એમણે એમનું સારું થાય એવા સંકલ્પો કર્યા છે. અને એટલે ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે અમારા જે ત્યાગી આશ્રિત છે એમને કોઈ તાડન કરે, મારે, અપમાન કરે, ગાળ દે તો એ સામે ક્યારેય તાડન ન કરે, ગાળ ન દે, અપમાન ન કરે, પણ સહન કરે. અને પછી પાછું વધતું ઉમેર્યું, સહન કરે એટલું તો શાસ્ત્રોની અંદર બધી જગ્યા પર હતું કે સહન કરે તેને સંત કહેવાય. ક્ષમા નામનો ગુણ, ક્ષમા નામનું લક્ષણ એ શાસ્ત્રોની અંદર બધી જગ્યા ઉપર કહ્યું હતું, પણ ભગવાન સ્વામિનારાયણે એમાં વિશેષ એડ કર્યું કે સોનામાં સુગંધ ભળે એવું. ખાલી સહન કરે એટલું નહીં પણ એમનું હિત થાય એવું ચિંતવન કરવું. આ તો કેટલું આકરું, પણ એ આ બધા નિયમોના આધારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું. એટલે સમાજમાં સારું જ પ્રવર્તશે, થોડુંક આપણે સહન કરવું પડ્યું પણ એના કરતાં સારું જે થયું ને લાંબા સમય સુધી થયું. સંતોએ 2 લાકડીઓ ખાધી, કલાક ખડ વાઢ્યું, બધું થઈને 2 કલાકનો પ્રોગ્રામ થયો હશે, પણ એ 2 કલાકના દુઃખને સહન કર્યું એમાં એક જીવાત્મા ઉગરી ગયો, એ કેટલો મોટો લાભ. એમને ગુણ આવ્યો, એમને મહારાજ ઓળખાઈ ગયા. તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે એક જીવને ભગવાનની ઓળખાણ થાય એટલે બ્રહ્માંડ ઉગારાનું પુણ્ય. હવે બે કલાકનો માર સહન કરવો, અપમાન સહન કરવું, દુઃખ સહન કરવું, એ અને બ્રહ્માંડ ઉગારાનું પુણ્ય બંનેને ત્રાજવામાં તોળીએ તો કોણ વજન વધે ભાઈ? પણ એ જો સહન કર્યું ને એમના ઉપર અનુગ્રહ કર્યો તો એ થયું, નહીતર એ ન થાત. એટલે ભગવાન સ્વામિનારાયણ છે ને એ બહુ મોટા વેપારી હતા. એ લોસ જાય ને એવો તો ધંધો કોઈ દિવસ કરે જ નહીં, એના કેલ્ક્યુલેશનમાં ફિક્સ જ હોય, આમ કરશો ને એટલે આટલો લોસ કરીને આટલો પ્રોફિટ થવાનો છે. આ લોસનો કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. હલો, સહન કરવું એ લોસ નથી, એ ઇન્વેસ્ટમેન્ટ છે. એનાથી સામેનાનું હૃદય પરિવર્તન થાય છે ને એ પછી જે પ્રોફિટ થાય છે એ બહુ મોટો પ્રોફિટ છે. એ દ્રષ્ટિએ એમણે કહ્યું છે, બાકી સંતોને માયકાંગલા બનાવી નાખવા માટે કે હરિભગતને માયકાંગલા બનાવી નાખવા માટેની આ વાત નથી. નહીતર એક પ્રકાર એ પણ છે કે આપણે સહન કરવાની વાતો કરીને એમાં જ આ ભારત દેશ ગુલામ થઈ ગયો એમ. અને આપણે ત્યાં આધ્યાત્મિકતાની એટલી બધી વાતો થઈ, એટલી બધી વાતો થઈ, હવે આપણે કાલે લેશું, સમય થઈ ગયો છે, સમય કરતાં વધારે આગળ છે. આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે આનંદ સંતોના જેવા ગુણો જેમ ગોપીનાથ પુરાણી સ્વામીમાં વર્તતા હતા એવા જ ગુણો આપણા સૌમાં વર્તે એટલી પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધારમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.